بسم الله الرحمن الرحيم. والفجر وليال عشر والشفع والوتر والليل إذا يسر. قسم છે સવારની અને 10 રાત્રિઓની ને બેકી તથા એકીની અને રાતની જ્યારે કે તે વિદાય થાય છે. هل في ذلك قسم لذي حجر. શું એમાં અક્કલવાળાઓ માટે એક કસમ નથી? અલમ તર કૈફ ફઅલ રબ્બુક બિઆદ. શું તે નથી જોયું કે તારો પાલનહાર આદની કોમ સાથે કેવી રીતે વર્ત્યો? ઇરમ ધાત ઇમાદ. જેવો મોટા મોટા થાંભલાવાળી ઇમારતોવાળા ઇરમ શહેરના રહેવાસીઓ હતા. અલ્લતી લમ યુખલક મિથલુહા ફિલ બિલાદ. કે જેના જેવું શહેર દુનિયાના બીજા શહેરોમાં બનાવવામાં આવ્યું ન હતું. ને સમુદ્રની કોમ સાથે કેવું વર્તન ચલાવ્યું કે જેમણે મેદાનોમાં મોટા મોટા ખડકો કોતરી અખંડ ઇમારતો બનાવી હતી. ને ફિરૌન સાથે પણ કે જે લોકોને સજા કરવા માટે ખૂંટા રાખતો હતો. અલ્લદીન તગૌ ફિલ બિલાદ. જે બધાઓએ શહેરોમાં ઘણું માથું ઊંચક્યું હતું. ફઅકસરુ ફીહા અલ ફસાદ. પછી તેમાં ખરાબી વધારી દીધી હતી. ફસબ અલયહિમ રબ્બુક સૌત અઝાબ. જેથી તારા પાલનહારે પણ તેમના પર સજાનો કોરડો ચલાવ્યો. ان ربك لبل مرصاد. બેશક તારો પાલનહાર તાગમાં છે, ઘાતમાં છે, યાની કે દુશ્મન ઉપર એકાએક હુમલો કરવાની જગ્યા. فاما الانسان اذا ما ابتلاه ربه فاكرمه ونعمه فيقول ربي اكرمن. પછી ઇન્સાન કે જ્યારે તેનો પાલનહાર તેને અજમાવે છે, તેની પરીક્ષા કરે છે, પછી તેનું માન સન્માન કરે છે અને તેને નેમતોથી નવાજે છે, ત્યારે તો તે કહે છે કે મારા પાલનહારે મારું માન સન્માન કર્યું. પણ જ્યારે તે એવી રીતે અજમાવે છે કે તેની રોજી તેના માટે તંગ કરી નાખે છે, ત્યારે તે પોકારી ઉઠે છે કે મારા પાલનહારે મને જલીલ કરી નાખ્યો. કલ્લા બલ લા તુક્રિમૂન અલ યતીમ. એમ હરગિઝ નથી, વાત આ છે કે તમે યતીમનું સન્માન કરતા નથી, યતીમ અને અનાથનું માન સન્માન કરતા નથી. વલા તહાદ્દૂન અલા તઆમિલ મિસ્કીન. અને ન મિસ્કીનોને જરૂરતમંદોને ખાવાનું ખવડાવવા માટે એકબીજાને ઉત્તેજન આપો છો. અને વારસાનો માલ હલાલ અને હરામનો તફાવત રાખ્યા વગર આંખો ને આંખો ગળી જાઓ છો. અને મિલકતને ભેગી કરવાને ખૂબ જ પસંદ કરો છો, ખૂબ જ પ્યારી ગણો છો. કલ્લા ઇઝા દુક્કતિ અર્ધુ દક્કન દક્કા. સાંભળી રાખો કે જ્યારે જમીન ભાંગી ફોડી ભૂકો કરી નાખવામાં આવશે. વજા રબ્બુક વલ મલક સફન સફા. ને જ્યારે તારો પાલનહાર પધારશે તથા ફરિશ્તા પણ હારબંધ આવીને હાજર થશે. وَجِيءَ يَوْمَئِذٍ بِجَهَنَّمَ وَجِيءَ يَوْمَئِذٍ بِجَهَنَّمَ يَوْمَئِذٍ يَتَذَكَّرُ الْإِنْسَانُ وَأَنَّى لَهُ الذِّكْرَى. ને જે દિવસે જહન્નમ લાવી હાજર કરવામાં આવશે તે દિવસે માણસ જાણી લેશે, પણ તે વખતે તેના માટે જાણી લેવું કેમ કરીને લાભદાયી થશે. યકુલુ યા લૈતની કદ્દમતુ લિહયાતી. તે કહેશે કે મેં આ જિંદગી માટે અગાઉથી કંઈક મોકલ્યું હોત તો કેવું સારું થાત. ફયૌમઇઝિન લા યુઅઝ્ઝિબુ અઝાબહુ અહદ. પછી તે દિવસે ન તો કોઈ અલ્લાહ ના જેવી સજા આપી શકશે. વલા યુસિકુ વસાકહુ અહદ. અને ન તેના જેવું જકડવું જકડી શકશે, પકડમાં લેવું પકડી શકશે. યા અયતુહન નફસુલ મુતમઈન્નત રજઈ ઇલા રબ્બિક રાદિયતન મરદિયા. કહેશે કે એ શાંત જીવ, એ નફસુલ મુતમઈન્ના, તું તારા રબ તરફ પાછો ફર એવી હાલતમાં કે તું તેનાથી રાજી હોય અને તે તારાથી રાજી હોય. فادخلي في عبادي وادخلي جنتي. જેથી કરીને તું મારા ખાસ બંદાઓમાં દાખલ થઈ જા ને મારી જન્નતમાં ચાલ્યો આવ.